શ્રોતા આવા હોય, પાછા કોઈક શ્રોતા એવા હોય, અહીંયા છે કે નહીં અમદાવાદમાં ખબર નહીં, પણ અમારા મુંબઈમાં એવા શ્રોતા ઘણા છે, એ અનુભવની વાત કરું છું, કે એમને સંગીતના સ્વર સાથે નાન સૂતકનો સંબંધ ન હોય, કશું જ સંબંધ સંગીત સાથે ન હોય, છતાંય સંગીતની કોઈ મહેફિલને એ લોકો છોડે નહીં અને કામ જીવનનો જોતા રહે કઈ સીટ ઉપર કયો માણસ આવીને બેઠો. હલો, હા યુ, કેવું લાગ્યું પ્રોગ્રામ? બહુ સારું ગાયું ને? અરે શું ગાયો? આ જ એક રુચિ એમને પરિચય સંચય કરવાની, કોઈ ઇન્ટરેસ્ટ નહીં સંગીત મરે કે સંગીતકાર મરે, સ્વર મરે, રાગ થાય કે રાગ નો આભાસ થાય, એમની રુચિ કેવલ એ કે માણસ કોણ કોણ સાંભળવા આવી રહ્યા છે, ફ્રન્ટ રો માં કેટલા વીઆઈપી બેઠા છે, એમની સાથે પરિચય કેળવવાનો એક સ્ટેપિંગ સ્ટોન, તે એમની સંગીતની મહેફિલ. એવા લાયન્સ ક્લબમાં ભળી જતા હોય છે, એવા રોટરી ક્લબમાં ભળી જતા હોય છે લોકો, એમને નથી લાયન થવું, નથી રોટરી થવું, એમનો રુચિ કેવલ એ કે કોઈક રીતે પરિચય સંચય કરવો, જેટલો પરિચય એ પેલી ભગવાન કે છે ને, નજા તું કામ કામાના ઉપભોગે ન શામ્યતી, હવિષા કૃષ્ણ વર્તને ભૂલે એવા અભિવર્તતે. એક માણસ સાથે પરિચય થાય તો 10 માણસ સાથે પરિચયની ભૂખ લાગી જાય, 10 સાથે થાય તો 100 માણસના પરિચયની ભૂખ લાગે, પેલું પરિચય સંચય એટલો એમનો ભૂખ કદી શાંત થાય નહીં, એવા એ શ્રોતા આવે. એટલે વિવિધ પ્રકારના શ્રોતા આવે છે. આવા શ્રોતાઓની વિવેચના કરતા મન થયું કે આમાં કયો જ્ઞાની હશે, કયો કર્મી હશે, કયો ભક્ત હશે, એટલે મેં પછી એમની કેટેગરી એક દિવસે શાંત ચિત્તથી વિચારી તો મને ખબર પડી કે જે પેલો આ કરતો હોય તે તો ભક્ત શ્રોતા છે, અને જે ટેકનિકલિટીને વધારતો હોય તે જ્ઞાની શ્રોતા છે, પણ જે ટેકનિકલિટીને વખોડતો હોય તે જ્ઞાની નથી, જ્ઞાના ભાતી શ્રોતા છે. એને ચાલે નહીં એમાં કંઈક ને કંઈક દોષ કાઢ્યા વગર. અને જે ખુલ્લું ખુટ્ટું વગાડતો હોય નાસિકાનું પોતાનું, એ પણ કર્મ માર્ગી શ્રોતા ખરો, પણ એનો કર્મ સાચો નહીં. કર્મ સાચો એવો છે કે ગાનારો ગાઈ રહ્યો છે તો તમે તમારું કર્મ થોડીક વાર બંધ રાખો, અને ન બંધ રહેતું હોય તો જતા નહીં ભાઈ સાહેબ. એ જે બિચારા આયોજકો છે એ તો ક્ષમ્ય છે. શા માટે ક્ષમ્ય છે? કેમ કે જે આર્ટિસ્ટ ગાઈ રહ્યો છે તેના ગાવાના કર્મની એ લોકો એન્હેન્સ કરે છે, કોઈક રીતે સરખી રીતે ઓર્ગેનાઇઝ કરે છે. એટલે ગાવાના કર્મમાં સહાયભૂત થનારા જે કર્મ માર્ગી શ્રોતાઓ છે એ તો સારા કર્મયોગી છે, પણ જે પોતાને નાક વગાડવાની શરૂ કરે એ કેવળ કર્મ શ્રોતા છે, કર્મ યોગી નથી. ભગવાન જે વખતે કહે છે કે તપસ્વીભ્યો ધિકો યોગી, જ્ઞાનીભ્યો મતો ધિક, કર્મીભ્યશ્ચાધિકો યોગી, તસ્મા યોગી ભવાર્જુન, એટલે કઈ વાત કહી રહ્યા છે કે મારી સૃષ્ટિમાં તમારે કેવો હોવો જોઈએ, તેનું ભગવાન ઉદાહરણ આપે છે કે કર્મ નહીં કરતા તમે તમારી નાકને વગાડવાની શરૂ કરી દો. જે વખતે હું ગાયન ગાઈ રહ્યો છું તે વખતે તમારામાં હોય સામર્થ્ય તો તમે આયોજક બનીને એક સંગીતના મારા કાર્યક્રમને સરખી રીતે ગોઠવો, સરખી રીતે ગોઠવો, એનું આયોજન સરખી રીતે કરો કે જેથી કાર્યક્રમ સફળ થાય, અને ન તમારામાં રુચિ હોય તો પોતે જ કર્મ પોતાનું શરૂ નહીં કરી દેતા નાકનું, તો બીજા માણસ પણ ગભરાઈ જાય કે આ શું કર્મ શરૂ થઈ ગયો, એ ત્યાં સહેનાઈ વાગે ને અહીંયા નસકોરા વાગતા હોય તો માણસ સાંભળે કેવી રીતે. એટલે કર્મી અને કર્મયોગીમાં એટલું અંતર. તેવી જ રીતે જ્ઞાની કોણ? જે વ્યક્તિ સંગીતની એક એક ટેકનિકલિટીની વાંક કાઢવા માટે બેઠો હોય સાંભળવા તે જ્ઞાની ખરો. કેમ કે જ્ઞાની ના હોય તો વાંક કાઢી કેમ શકે? મેં કાલે આપને બતાવ્યું હતું કે દોષક કે વિદ્વાન હોવા તો દોષ તો કાઢે ગઈ. એટલે વિદ્વાન છે એ દોષ તો કાઢશે કે આમાં થોડોક માયાનો અંશ છે, આમાં ક્ષણભંગુર સૃષ્ટિ બનાવી છે, આ ભગવાનનો જે આકાર છે એ કલ્પિત છે, મિથ્યા છે. પણ જે જ્ઞાની છે, જ્ઞાન યોગી શ્રોતા છે, એ કદી એમ દોષ કાઢતો નથી. જ્ઞાન યોગી શ્રોતા શ્રી શંકરાચાર્યની માફક સર્વદા એમ જ કહે છે, સત્ય વિભેદાપ ગમે નાથ તવાહમ નમામિ કિમત્વમ સામુદ્રોહી તરંગ વચન સમુદ્ર તારંગયતી. મધુસૂદન સરસ્વતીની માફક કહે છે કે કૃષ્ણાત્પરમ કિમપિ તત્ત્વમહં ન જાને વંશી વિભૂષિત કરા નવનીરદાભાત પીતાંબરાદ અરુણબિંબ ફલાધરોષ્ટાત ઉર્ધેન્દુ સુંદર મુખાદ અરવિંદ નેત્રાત કૃષ્ણાત્પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. એને કોઈ દિવસે વાંક કાઢવાની ઈચ્છા નહીં થાય કૃષ્ણના રૂપમાં, કૃષ્ણની કૃતિમાં. એ જ્ઞાન રીતે બધું સમજશે ખરો, પણ એને વાંક કાઢવાની ઈચ્છા નહીં થાય. સતત એને એપ્રિશિએશનનો ભાવ વાહ વાહ નીકળતી રહે છે. એને એમ થતું રહે છે કે કાલિંદી કુલને કિમપિ યન નીલમ મહો ધાવતિ. મધુસૂદન કહે છે કે અસ્માકં તુ તદેવ લોચન ચમત્કારાય ભૂયાશ્ચિરમ કાલિંદી કુલને કિમપિ યન નીલમ મહો ધાવતિ. તો આવા જે શ્રોતાઓ છે તે જ્ઞાન યોગી શ્રોતાઓ છે, પણ જે ભગવાનની કૃતિમાં જે ભગવાનના સ્વરૂપમાં દોષ કાઢે તેને ભગવાન કહે છે ઇદંતુ તે બીજતમમ પ્રવક્ષ્યામ્ય અનુસૂયવે. થાય શું કે પોતે એમની ઈચ્છા છે દાવાની, પોતે દાવાની ઈચ્છા છે, પોતે સ્ટેજ ઉપર આવવા માંગે છે ને કાર્યક્રમ ચાલી રહ્યો છે એનો, એટલે કોઈક રીતે મનને સેટિસ્ફાય તો કરવો જોઈએ ને. મન સેટિસ્ફાય થાય નહીં, જેમ આપણને પોતે ઈચ્છા છે કે પાકિસ્તાનને કોઈક રીતે હરાવી દઈએ, હવે યુદ્ધમાં નથી હરાવી શકતા તો ક્રિકેટમાં હરાવી દો, કોઈક રીતે જેમ એમ કહેવાય ને કે મારામારીની ઈચ્છા થાય, આપણે એને મારામારી ન કરી શકીએ, ગુંડાને 50 રૂપિયા આપી દે મારી દેજે લે. એટલે આપણે આપણું સભ્યતાએ જાળવી લીધી અને બિચારો એક માણસ માર પણ ખાઈ ગયો. એવી ફોર સેટિસ્ફેક્શનની જે આપણા અંદર ડિવાઇસ છે તે ડિવાઇસથી આપણે સેટિસ્ફાઈ થતા માંગતા હોઈએ છીએ. આપણે પ્રયત્ન કરીએ નિરંતર જ્ઞાનથી કે આ દેહનો અભ્યાસ તૂટે, આપણી અહંતા તૂટે, આપણી મમતા તૂટે, પણ આપણી મમતા અહંતા તૂટે નહીં, આપણા દેહમાં આપણને કાયમ રહે. એક ઠિકાણેથી છૂટે તો બીજે ઠિકાણે ચોંટી જાય, અને તે તરફ જયારે દ્રષ્ટિ આપણી જાય ત્યારે આપણને લાગે કે ભગવાનની પણ અહંતા મમતા ખોટી, ભગવાનનું પણ રૂપ ખોટું, ભગવાનની કૃતિ પણ મિથ્યા, ભગવાનની કૃતિ પણ માયા. પણ શંકરાચાર્ય બહુ સુંદર કહે છે કે ના, એ તો કેવળ જ્ઞાન છે, પણ જ્ઞાન યોગ શેનામાં છે કે સત્યપી ભેદાપ ગમે નાથ તવાહમ ન મામકીનસ્વમ સામુદ્રોહી તરંગ વચન સમુદ્ર તારંગ. તારા મારામાં જ્ઞાનની સામર્થ્યથી ભેદ દૂર થઈ ગયો છે, પણ હું તારો છું. કેમ કે સમુદ્રની તરંગો હોય છે, તરંગોનો સમુદ્ર નથી કહેવાતો. એ જે વિવેક છે તરંગ અને સમુદ્રનો, કે એક જીવાત્મા તરંગ છે અને પરમાત્મા સમુદ્ર છે, એક આપણી આપણી અહંતાનું જે પેલી હોળી હોય, એમ કહેવાય છે અગાધ મહાત્મ્ય મહારણવંતમ તિતિર્શવ ખલ વહમો રૂપેન અહંતયા બ્રહ્મ વિભાવને સ્વભાવ કોંતે પરાભવંતી. એટલે બ્રહ્મ અગાધ મહાત્મ્યનું મહારણવ સમુદ્ર છે, એને આપણે આપણી અહંતાના હોળીથી તરવા માંગતા હશું તો તરી નહીં શકીએ. પણ એમાં જો જેમ સમુદ્રના દરિયા કાંઠે કોઈ દિવસે તમે જાઓ અને પેલી રબરની હવા ભરીને હિલોરમાં પેલા હિચકોલા લેવા માટે ઘણા લોકો તરતા હોય, એમ એ તરંગની લહેરોની મજા માણવા માટે તમે તમારી અહંતામાં બેસીને અને બ્રહ્મમાં અહમ બ્રહ્માસ્મીનું સાધનામાં તમે હિલોરા ખાવ અને બ્રહ્મ સાથે પોતાની અભેદની અનુભૂતિ કેળવો, એ કેવું છે જેમ દરિયા કાંઠે લોકો હવા ભરીને એને હિલોરાનું મજા લેવા જાય, તો એ જ્ઞાન યોગ કહેવાય. પણ જો તમે એવી અહંતા કેળવો કે હું મારી અહંતાના હોડકાથી અગાધ મહાત્મ્ય મહારણવ બ્રહ્મને તરી જઈશ, એ તરી શકતા નથી, તમારી અહંતા તમને ડુબાડી દેશે. એ હોડકું ઘણું નાનું છે, એ બ્રહ્મના મહાસાગરને મહાત્મ્યના સાગરને પાર કરી શકતો નથી. એ જે વિવેક છે તે જ્ઞાન અને જ્ઞાની અને જ્ઞાન યોગીનો છે. તેથી ભગવાન કહે છે કે જ્ઞાનીભ્યશ્ચાધિકો તપસ્વીભ્યો અધિકો યોગી, જ્ઞાનીભ્યો કિંમતો અધિક અને કર્મીભ્યશ્ચાધિકો યોગી, તસ્માત યોગી ભવાર્જુન. અને યોગીનામ અપિ સર્વેષાં મદ્ગતેન અંતરાત્મના. ભક્તિમાં પણ આવા ગોટાળા થઈ શકે, એવું નથી કે ભક્તિમાં ગોટાળો ન થાય. અને એક મોટો ગોટાળો મેં આપને કાલે બતાવ્યો કે ભક્તિ કરો છો તે તો ઠીક, પણ ભક્તિને જે વખતે તમે ઉપાર્જનની વૃત્તિ બનાવી લેશો ત્યારે તમે ભક્તિના નામે ભક્તિ નથી કરી રહ્યા, કોઈક ને કોઈક જાતનો અહંકાર કેળવી રહ્યા છો. શ્રી મહાપ્રભુજીએ બહુ સુંદર એ વાતને સમજાવી છે કે ચેતસ તત પ્રવણમ સેવા તત સિદ્ધ્યૈ તનુ વિત્તજા. તે સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, ગુસાઈજી આજ્ઞા કરે છે કે તનુ વિત્તજા કહ્યું છે, તનુજા વિત્તજા નથી કહ્યું. તનુ વિત્તજા એટલે શું કે જો તમે તમારા પૈસા, જો તનુ અને વિત્ત, તનુ તમારા અહંકારનો એક દાણો છે, તન તમારું કોની સામે ઝૂકે જેની સામે તમારું અહંકાર ઝૂકી જાય, વિત્ત તમે ક્યાં ખર્ચી શકો જેની બાબતમાં તમારી મમતા વળી ગઈ હોય તેની બાબતમાં વિત્ત તમે ખર્ચી શકો. ઘરમાં છોકરો બીમાર પડે, આપણને 1000 રૂપિયા 200 રૂપિયા પગાર હોય પણ 1000 રૂપિયા ખર્ચવાનું કોઈ કહે તો આપણને ભારે ના લાગે, પણ કોઈ ગામનો યાચક આવી જાય કે ભાઈ મારા ઘરે છોકરી બીમાર છે કે છોકરો બીમાર છે, 1-10 રૂપિયા આપશો તો આપણને થાય, એટલે 5 રૂપિયા લઈ જાય ને બીજા 5 બાજુના પડોશીમાં લઈ લેજે. કેમ કે આપણી મમતા એમાં નથી, મમતા નથી એટલે 5 રૂપિયા આપતા આપતા તો આપણને એટલું સેટિસ્ફેક્શન થઈ જાય કે ઘણું આપ્યું. બીજા પડોશી નથી કઈ નથી દત્ત માંગી શકે, પણ આપણો છોકરો બીમાર થાય તો કેટલું એમાઉન્ટ હોય આપણે કરજો લઈને પણ ખર્ચી શકીએ, કેમ કે આપણી મમતા છે આપણા પુત્રમાં. તે બિચારો જે આવે છે યાચક, તેની બાબતમાં આપણી કશી મમતા નથી. એટલે વિત્ત ક્યાં ખર્ચાય કે જે દિશામાં આપણી મમતા વળી ગઈ હોય તે દિશામાં. એટલે મહાપ્રભુજી એ દાણાને ચાપીને જુએ છે કે તું તારા માથે બિરાજતા ઠાકુરજીને માટે તારા તનને લગાવી શકે છે. દાણો ચાપીને જુએ છે, જો તારો તન લાગતો હોય તારા માથે ભગવાન સેવા, તારા માથે બિરાજતા ભગવાનની સેવામાં, તો તારો અહંકાર તારા ભગવાન સાથે જોડાયો. તું તારો વિત્ત એ ભગવાન માટે ખર્ચ કરી શકે છે. તું પોતાના સુખ સુવિધાના બધા સામાન જુટાવી રહ્યો છે. કોઈક વખતે ભગવાનને માટે આપણને એમ કહેવાય ને પૂજાની સુપાડી. પૂજાની સુપાડી એટલે શું? પેલા વેચનારા સુપાડી વાળા પૂછે તમને, સુપાડી જોઈએ છે કઈ જોઈએ, પૂજાની કે ખાવાની? એટલે તળેલીમાં તળેલી જે સુપાડી તે પૂજાની સુપાડી, અને ખાવાની સુપાડી તે સારામાં સારી. એટલે વેચનારાનો એ ખબર છે ને ખરીદનારાનો એ ખબર છે કે પૂજાની સુપાડી કેવી હોય. આપણી એવી મનસ્થિતિ છે કે ભગવાન માટે ખર્ચવાનું હોય તો આપણને થાય આટલામાં કામ ચાલી જાય, ભગવાનને વળી સુપાડીની શું ગરજ? ભગવાનને સુપાડીની ગરજ નથી, ભગવાનને તારી ગરજ નથી. ભાઈ તને ભગવાનની ગરજ છે કે નહીં, પ્રશ્ન એ છે. જો તને ભગવાનની ગરજ ન હોય તો સેવા નહીં કરતો. કોઈ જ્ઞાન માર્ગ ઉપર જા, કોઈ કર્મ માર્ગ ઉપર જા, પણ આપણે આવું ઢોળ કરી લઈએ કે ભગવાનને માટે તળેલી સુપાડી એ પૂજાની સુપાડી લાવીને કચરીને ભોગ ધરી દઈએ. તો એ જે સ્થિતિ છે એ મહાપ્રભુજી એ કહે છે કે ના, આવું ના ચાલે, ભક્તિમાં આવું ના ચાલે. આ કોઈ કર્મ માર્ગમાં ચાલતું હશે, ભક્તિ માર્ગમાં આવી રીતે ના ચાલે. જો તને ભક્તિ કરવી હોય તો તત્ સિદ્ધે તનુવિત્ત જા. જેનો તન, જે સ્વરૂપની તું તનથી સેવા નથી કરી શકતો, તે સ્વરૂપની તું વિત્તથી સેવા નહીં કરતો. જે સ્વરૂપની તું વિત્તથી સેવા કરી રહ્યો છે તે સ્વરૂપની તનથી સેવા કર, નહીં તો ત્યાં કહે છે કે જે તનથી સેવા કરે છે અને વિત્ત નથી લગાડતો, વિત્ત બીજા કોઈના, એટલે પોતાની સેવાને જે ફાઇનાન્સ કરાવી રહ્યો છે બીજાના પાસેથી, મહાપ્રભુજી ગુસાઈજી કહે છે કે તે ભાડુતી સેવક છે. કેમ કે ફાઇનાન્સર કોઈ ઓર છે એનો? અમારા મુંબઈમાં અહીંયા હશે તો બધા હિન્દુસ્તાનની રામાયણ તો એક જ છે ને કે જમીન કોઈ નહીં, જમીન એક માણસની હોય, કોઈકના નામે પટ્ટે ઉપર ચડેલી હોય, બિલ્ડર એક બીજો હોય, અને બિલ્ડરના પાસે પોતાના પૈસા ન હોય. એ પહેલાથી જ પાટિયો લગાવી દે કે અહીંયા બિલ્ડિંગ બંધાવવાની છે, પૈસા ભરી જાઓ. માણસો પૈસા ભરી જાય, પૈસા ભરે એટલે ચેનથી પુરસદથી બનાવે, જયારે બને ત્યારે બિલ્ડિંગ. આ કોઈકના પારકે પૈસે પારકે જમીન ઉપર બિલ્ડિંગ ઉભી થાય અને ચાલતી રહે વચની પ્રોફિટ, ટકા ધર્મમ ટકા ધર્મમ ટકા હરિત પરમેશ્વરમ, એ ચાલતું રહે. એ જે છે તે સેવાનો સિદ્ધાંત નથી. આપણે ભૂલી ગયા છે, આપણે દિગ્ભ્રાંત થઈ ગયા છે. મહાપ્રભુજીના સિદ્ધાંત સમજતા સમજતા આપણે કોઈ એવી અટપટી દિશા તરફ દોડી રહ્યા છે મહાપ્રભુજીના નામે. તો મહાપ્રભુજી ત્રાસ ત્રાસ પોકારી રહ્યા છે આપણા નામ થકી, કેવા ભક્તો ભેગા થયા અમારા નામે. પણ આપણે બધા વલ્લભદાસ છીએ, એવા આ બધું કામ એક વલ્લભદાસ ભાઈએ મને કહ્યું કે હું ક્યાંક ઉમરગામમાં ક્યાંક ગયા, એ કહેતા હતા કે હું ઉમરગામમાં ગયો અને ત્યાં લોકો મને કહેતા હતા કે અમારે વલ્લભાચાર્ય સિવાય બીજો કશો સિદ્ધાંત સાંભળવો નથી. તો મેં કીધું કે વારું તમને વલ્લભાચાર્યનો સિદ્ધાંત સંભળાવી કરીને મેં એક પોતે વલ્લભદાસભાઈ પોતે કહેતા હતા કે દ્રઢ ચરણમ કેરો ભરોસોથી મેં મારો પ્રવચન શરૂ કર્યો અને પછી એમને બધો જ્ઞાન માર્ગ સમજાવ્યો અને ત્યાંના વૈષ્ણવ ઉમરગામને ખુશ થઈ ગયા. મેં કીધું આવું કામ તમે વલ્લભદાસભાઈ કરીને કરો, એમણે કહું તો શું કરવું? જો વલ્લભદાસ આટલું કરતા હોય તો બીજા કઠણદાસ કેટલું નહીં કરતા હોય, ચિંતા થઈ ગઈ. એટલે એવા એવા વિચિત્ર વલ્લભદાસો છીએ આપણામાં કે જે બધા જ કામ વલ્લભાચાર્યના નામે કરે, વલ્લભ દ્રઢ ચરણ કેળો ભરોસોના નામે આવી કથાઓ સંભળાવી જાય આપણને. પણ એ જોઈ છે વલ્લભદાસ ની, એ વલ્લભના શત્રુ છે બધા એવા. એટલે આપણે વલ્લભાચાર્યના નામે આવા અનેક કૌભાંડો ચલાવતા હોઈએ છીએ જેમાં વલ્લભાચાર્યનો કશો જ સંબંધ નથી. સાવધાની રાખો કે વલ્લભાચાર્યનો સ્પષ્ટ સિદ્ધાંત એ બાબતનો છે, તત સિદ્ધે તનુવિત્ત જા. તમે જો તનથી સેવા કરતા હો જે સ્વરૂપની, તે સ્વરૂપમાં તમે ધન ખર્ચવો જોઈએ. મહાપ્રભુ ગુસાઈજી ચોખ્ખી ત્યાં વ્યાખ્યા કરતા કહે છે કે જે સ્વરૂપની સેવા તમે તમારા તનથી નથી કરતા, તે સ્વરૂપની સેવામાં જો તમે ધન ખર્ચશો તો તમને ભક્તિ નહીં વધે, અહંકાર વધશે. એવો એક ગંદો દુર્ગંધયુક્ત અહંકાર કે કોઈકની સેવાને હું ફાઇનાન્સ કરી રહ્યો છું. અમારા મુંબઈમાં હમણાં તાજેતરમાં જ એક એવું કાંડ થયું, એક ભાઈએ મંદિરમાં 35,000 રૂપિયાનું ડોનેશન આપ્યું ને એક દિવસે ઓફિસમાંથી આવ્યા અને ઓફિસમાંથી આવ્યા અને જૂતા ઉતાર્યા અને સંધ્યા આરતી તૈયારી થતી હતી, અંદર ઘૂસીને આરતી કરી લીધી હાથ ધોયા વગર. બધાને કહ્યું કે રોકો રોકો, એ તો મફતના 35,000 આપ્યા છે.